वाल्मीकि रामायण किष्किंधा कांड 61मो सर्ग। संपाती निशाकर मुनि ने પોતાની પાખો બળી જવાનું કારણ કહેવું। એમ નામ પૂછવાથી મેં વિચાર્યા વિના જ સૂર્ય પાસે જવાનું જે દુષ્કર અને દારૂણ કાર્ય કર્યું હતું એ બધું એમને કહ્યું। મેં કહ્યું, ભગવાન, મારા શરીરમાં ઘા થઈ ગયો છે તથા મારી ઇન્દ્રિયો લજ્જાથી વ્યાકુળ છે, તેથી વિશેષ પીડાને કારણે હું સ્પષ્ટ રીતે વાત પણ કરી શકતો નથી। હું અને જટાયુ બંને ગર્વથી મોહિત થઈ રહ્યા હતા, તેથી પોતાના પરાક્રમની સીમા જાણવા માટે અમે બંને દૂર સુધી પહોંચવા માટે ઉડવા લાગ્યા। કૈલાસ પર્વતના શિખર પર મુનિઓની સામે અમે બંનેએ એવી શરત લગાવી હતી કે સૂર્ય અસ્તાંચલ પર જાય એ પહેલાં જ અમારે બંને એમની પાસે પહોંચી જવું જોઈએ। આવો નિશ્ચય કરીને અમે સાથે સાથે આકાશમાં પહોંચ્યા। ત્યાંથી પૃથ્વીના જુદા જુદા નગરો અમને બંનેને રથના પેડા જેવા દેખાતા હતા। ઉપરના લોકમાં ક્યાંક વાદ્યોનો મધુર ઘોષ થઈ રહ્યો હતો, ક્યાંક આભૂષણોનો ઝણકાર સંભળાતા હતા અને ક્યાંક લાલ રંગની સાડી પહેરીને ઘણી બધી સુંદરીઓ ગીતો ગાઈ રહી હતી। જેમને અમે બંને અમારી આંખે જોઈ હતી ત્યાંથી પણ ઊંચે ઉડીને અમે તરત સૂર્યના માર્ગ પર જઈ પહોંચ્યા। ત્યાંથી નીચે દ્રષ્ટિ નાખીને જ્યારે અમે બંને જોયું ત્યારે અહીંના જંગલો લીલા લીલા ઘાસ જેવા દેખાતા હતા। પર્વતોના કારણે આ ભૂમિ એવી લાગતી હતી જાણે એના પર પથ્થર પાથરિયા હોય, અને નદીઓથી ઢંકાયેલી ભૂમિ એવી લાગતી હતી જાણે એમાં સૂતરના દોરા વીંટળાયા હોય। પૃથ્વી પર હિમાલય, મેરુ અને વિંધ્ય વગેરે મોટા મોટા પર્વતો તળાવમાં ઉભેલા હાથીઓ જેવા પ્રતીત થતા હતા। એ સમયે અમારા બંને ભાઈઓના શરીરમાંથી ખૂબ પરસેવો નીકળવા લાગ્યો, અમને બહુ થાકનો અનુભવ થયો। પછી તો અમારા પર ભય, મોહ અને ભયાનક મૂર્છાએ અધિકાર જમાવી દીધો। એ સમયે ન દક્ષિણ દિશાનું જ્ઞાન રહેતું હતું કે ન અગ્નિખૂણા કે પશ્ચિમ વગેરે દિશાનું, પણ જો કે આ જગત નિયમ અનુસાર સ્થિત હતું, છતાં પણ એ સમયે જાણે યુગાંત કાળમાં અગ્નિથી દગ્ધ થઈ ગયું હોય એમ નષ્ટપ્રાય દેખાતું હતું। મારું મન નેત્રરૂપી આશ્રયને પ્રાપ્ત કરીને એની સાથે જ હતપ્રાય થઈ ગયું। સૂર્યના તેજથી એની જોવાની શક્તિ લુપ્ત થઈ ગઈ। ત્યાર પછી અતિશય પ્રયાસ કરીને મેં ફરી મન અને નેત્રોને સૂર્યદેવમાં પરોવ્યા। આ રીતે વિશેષ પ્રયત્ન કરવાથી ફરી સૂર્યદેવના દર્શન થયા એ અમને પૃથ્વી જેવા લાગ્યા। જટાયુ મને પૂછ્યા વિના જ પૃથ્વી પર ઉતરી પડ્યો। એને નીચે જતો જોઈ મેં પણ તરત પોતાને આકાશમાંથી નીચે તરફ છોડી દીધો। મેં મારી બંને પાંખોથી જટાયુને ઢાંકી દીધો હતો તેથી એ બળી ન શક્યો। હું જ અસાવધ હોવાને કારણે ત્યાં બળી ગયો। વાયુના માર્ગથી નીચે જતો હતો ત્યારે મને એવું લાગ્યું કે જટાયુ જનસ્થાનમાં પડ્યો છે, પરંતુ હું આ વિંધ્યગીરી પર પડ્યો હતો। મારી બંને પાંખો બળી ગઈ હતી તેથી અહીં જળવત થઈ ગયો। રાજ્યથી ભ્રષ્ટ થયેલો, ભાઈથી વિખૂટો પડી ગયો અને પાંખો તથા પરાક્રમથી પણ હાથ ધોઈ બેઠો। હવે હું બધી રીતે મરવાની જ ઈચ્છાથી આ પર્વતના શિખર પરથી નીચે પડીશ। આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 61મો સર્ગ સમાપ્ત થયો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।